तनुवित्त जा अहंता ममता को समझा जा सकता है। तनुजा अने वित्त जा ए अहंता ममता ना हैंडल तरीके वापरवामां आवी छे, ए बात समझवी। हरिगुरु वैष्णव ने सरखा गणवा तेना दोषो सामे न जोवा तो आप ते अनुरूप समझावो। एक बात समझो, दोष जोवा के न जोवा ए बन्ने वस्तु सारी ने बन्ने वस्तु खोटी होई शके छे। जे समाज ने हानिकारक होय ते हानिकारक वस्तुनो दोष तमे जे न जुओ, धारो के तमारो दीकरो शराब पीतो होय अने तमे को के अमे दोष न जोईए, तो शुं शराब पीवड़ावी एने? तो तमे दोष नथी जोता तो तमे तमारा छोकरानुं कल्याण अकल्याण करो छो, एटलुं ज नहीं तमारुं पण अकल्याण करो छो, केम के शराबी थई जशे। ए जुगार रमतो होय અને તમે કહો કે ના અમે દોષ નહીં જોઈએ, શા માટે દોષ નહીં જોઈએ? કેમ કે હરિગુરુ વૈષ્ણવના દોષ ન જોવા, કેમ કે અમે કંઠી લેવડાવી છે એટલે વૈષ્ણવ તો છે, હવે જુગાર રમતો હોય તો એ દોષ ન જોવા, તો તમે રોકશો કે નહીં રોકો? જો રોકો તો તમે દોષ જોયા, અને ન રોકો તો તમે એનો અકલ્યાણ કર્યો। એટલે એક વાત સાફ સમજો કે દોષો જોવા એટલા માટે નહીં કે એનામાં હીન ભાવ લાવવા માટે, પણ દોષથી એને સુધારવા માટે દોષ જોવા, એમાં ગુણાધાન માટે દોષ જોવા, એ દોષ જોવા પણ ગુણાધાન માટે જોવા જતા ગુણનો જ અંગ છે, અને ગુણાધાનને ન જોવા માટે આપણે કોઈકના દોષ જોતા હોઈએ તો એ તમે ગુણ પણ વર્ણવતા હો એનો તો પણ એ દોષ જ છે। એમ ગુરુની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે, હરિની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે। એટલે જ એક વાત જુઓ કે હરિની લીલામાં પણ આપણે દોષ જોયા છે, કેવી રીતે જોયા હું તમને સમજાવું। ભગવાને બાલીને તીર માર્યો ત્યારે બાલીએ ઝઘડો કર્યો કે આવું પક્ષપાત તમે કેમ કરો છો, મેં બેરી સુગ્રીવ પિયારા કારણ કવન નાથ મોય મારા। હવે ભગવાન દોષ જોતા નથી, હો ખૂબસૂરતી જુઓ। ભગવાન કહે યાર તું ચિંતા નહીં કર, તને તને મારવું હોય તો તું મને મારી લેજે। એ વાલી વ્યાધ થયો, એને ભગવાનને તીર માર્યો, ભગવાને ભૂતલનો ત્યાગ કર્યો। તે વખતે આપણે શું કહીએ છીએ ભગવાનની લીલાને? આસુર વ્યામોહ લીલા। એ તો દોષ જ થઈ ગયો કે નહીં? શા માટે પ્રભુએ આવી લીલા કરવી જોઈએ કે વ્યર્થમાં આસુરો મોહિત થાય? અસુરોને જ્ઞાન આપવાની લીલા કરવા કરતાં અસુરને મોહ પમાડવાની લીલા કરવી એ ભગવાનનો દોષ છે કે નહીં? એ દોષ ભગવાનની લીલામાં પણ આપણે જોઈએ છીએ કે ક્યારેક ક્યારેક પ્રભુ એવી આસુર વ્યામોહ લીલા કરે છે, ક્યારેક ક્યારેક પ્રભુ ભક્તને વ્યામોહની લીલા કરે છે। ભક્ત જ્યારે મુગ્ધ થાય ત્યારે વધારે ભક્તિમાન થઈ જતો હોય છે, આસુર જ્યારે મુક્ત મોહિત થાય ત્યારે ભગવાનથી વિમુખ થઈ જતો હોય છે। ભગવાનની બંને જાતની લીલા છે, બંને જાતની ભગવાનની લીલા છે। એ લીલામાં આપણે ભગવાનનો દોષ જોઈએ છે, તે દોષ પણ લીલાત્મક છે। તેથી મહાપ્રભુજી કહે છે દોષોપી હરિણા કરતા, એ ભાવ આપણો દૃઢ રહે તો દોષ જોવામાં કાંઈ વાંધો નથી। કે આપણા ગુરુજીમાં પણ આપણે દોષ જોઈ શકીએ છીએ કે ભાઈ ભગવાનની શું લીલા છે કે તમે બ્રાહ્મણ હોવા છતાં ચાંડાલ વૃત્તિ કરવા માંડી ગયા, એ આસુર વ્યામો લીલા છે। આપણે મોહિત ન થવું જોઈએ, અસુરો ભલે વ્યામોહિત થાય પણ આપણે આપણા ગુરુને વિનવી શકીએ કે મહારાજ એવી આસુર વ્યામોહ લીલા નહીં કરો કે તમારું આચાર્યત્વ મરી પરવારે, તમે અમારા ગુરુ છો, તમે અમારા આચાર્ય છો, તમે બ્રાહ્મણોચિત મર્યાદામાં ભક્તિ કરો તો અમારી પણ શાન રહેશે અને ભક્તોનો મોહ થશે, તમારામાં વધારે ભક્તિમાન થશે, અને આવી આસુર વ્યામોહ લીલા કરશો કે તમારામાં બ્રાહ્મણ વૃત્તિ નષ્ટ થાય અને ચાંડાલ વૃત્તિ પ્રકટ થાય તો બધા અસુરો વ્યામો થઈ જશે કે તમે વલ્લભ વંશજ છો કે નહીં, તો આવી મોહ લીલા નહીં કરો। એટલું દોષ જઈને, એટલું નિવેદન કરીને એ લીલા ગાન કરવામાં કોઈ દોષ નથી। તેવી જ રીતે ભગવદીયમાં પણ ઘણા પબ પણ આવી લીલા કરતા હોય છે, આસુર વ્યામો લીલા ભગવાનની માફક। શ્રી મહાપ્રભુજી ઓર શ્રી ગુસાઈજી કી પહેની દૃષ્ટિ હતી, યાસો વાર્તામાં આવે કે पति को ब्रह्म संबंध दीक्षा देकर कहते कि तेरी स्त्री दैवी नहीं है, यासो नाम दीक्षा देते हैं, तो क्या ये जीव पुष्टि नहीं होते? तो उनको श्री ठाकुर जी कृपा नहीं होती, सो दैवी जीव नहीं है, ये पुष्टि जीव है कि नहीं? एक बात समझो, दैवी जीव जे छे ना, ये क्यारे कहवाय? जीवु प्राण धारणे, शुद्ध भगवान ना चिदंश ने कोई दिवसे जीव न कहवाय। भगवान नो शुद्ध चिदंश जारे अंतकरण सूक्ष्म शरीर स्थूल शरीर वगैरह धारण करे ते वक्ते एमा जीवत्व आवतु होय छे। तो दैवी आसुरी के चर्षणी ए विभाग आत्मानो विभाग नथी पण जीवनो विभाग छे। जीव अने आत्मा में केटलो अंतर, जे माणस अने माणसे पहरेला लुगड़ा, तो आत्मा सूक्ष्म शरीरना अने स्थूल शरीरना लुगड़ा धारण करे तेना आधारे एमां दैवत्व के आसुरित्व आवतो होय छे। चिदंशना अर्थमां कोई पण आत्मा नथी दैवी के नथी आसुरी, दरेक आत्मा भगवाननो चिदंश छे। हवे कोईकना दैवित्व सूक्ष्म शरीरमां पण रहेलू होय छे, कोईकनुं दैवित्व एना स्थूल शरीर सुधी प्रकट थाय छे, कोईकनुं आसुरित्व एना सूक्ष्म शरीरमां रहेलू होय छे पण स्थूल शरीरमां प्रकट नथी थतुं, कोईकनुं आसुरित्व એના સૂક્ષ્મ શરીરમાં રહેલું હોવા છતાં સ્થૂલ શરીરમાં પણ પ્રકટ થાય છે। તો જેનામાં પ્રકટ થાય છે તે વખતે આપણે એમ કહી શકીએ કે એવામાં સ્થૂલ શરીરમાં જો આસુરી ભાવ પ્રકટ થતો હોય તો એ દૈવી જીવ નથી, પણ એ ગેરંટી નથી એ બાબતની કે તેથી એના સૂક્ષ્મ શરીરમાં પણ આસુરી ભાવ હોય, સૂક્ષ્મ શરીરમાં એનો દૈવી ભાવ પણ હોઈ શકે છે, અને સૂક્ષ્મ શરીરમાં આસુરી ભાવ હોય અને સ્થૂલ શરીરમાં દૈવી ભાવ પ્રકટ પણ થઈ શકે છે। એ લીલાઓમાં બધી જ પોસિબિલિટીઓ ખુલ્લી છે। એટલે મહાપ્રભુજી જેને કહે છે કે આ દૈવી જીવ નથી, એના સ્થૂલ શરીરના અર્થમાં, સૂક્ષ્મ શરીરના અર્થમાં નહીં, કેમ કે જો સૂક્ષ્મ શરીરના અર્થમાં કહેતા હોય તો અષ્ટાક્ષર દીક્ષા પણ ન અપાય, અને સ્થૂલ શરીરમાં કહેતા હોય તો બ્રહ્મ સંબંધ ન અપાય, કેમ કે એ ભક્તિની વૃત્તિ પ્રકટ ન કરતો હોય। નામ દીક્ષા શું શરણ દીક્ષા શું અંગીકૃત કે તો આસુરી તો નહીં ગિન્યો જા શકે, સાચી વાત તમે કહી। મા ઠાકુરજીએ વ્રજમાં લીલા કરી તે 11 વર્ષ અને 52 દિવસ સુધી કરી છે અને તે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવે છે, એવું શા માટે? જો પુષ્ટિ માર્ગમાં ભક્તિ આપણે 11 દિવસ અને 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણની નથી કરતા, ભક્તિ આપણે કરીએ છીએ કૃષ્ણની। આપણને કેવી રીતે ખબર પડે? કે જ્યારે ભગવાન મથુરા પધાર્યા તે બાબતની 108 નામાવલી, અને જ્યારે પ્રભુ દ્વારકા બિરાજ્યા તે વખતની 108 નામાવલી, તો મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં પ્રેમ આસક્તિ અને વ્યસન એમ કહીને કહે છે કે ઠાકુરજીની વ્રજલીલાના જે 108 નામ છે એનાથી પ્રભુમાં પ્રેમ પ્રકટ થાય છે, ઠાકુરજીની મથુરા લીલાના જે નામ છે તેનાથી પ્રભુમાં પ્રેમ આસક્તિ પ્રકટ થાય છે, અને ઠાકુરજી દ્વારકા લીલાના જે નામો છે તેનાથી ઠાકુરજીમાં વ્યસન પ્રકટ થાય છે। તો જ્યાં ભક્તિનો પ્રશ્ન આવ્યો ત્યાં આપણને દ્વારકાધીશ કૃષ્ણ પણ સ્વીકાર છે, કેવલ 11 વર્ષ અને 52 દિવસનો સ્વીકાર નથી, નહીં તો દ્વારકા લીલાના ત્રિવિધ નામાવલીથી વ્યસન ભક્તિની ઉત્તમોત્તમ કક્ષા કેવી રીતે સિદ્ધ થાય? એટલે સેવા કરવાની બાબતમાં આપણે 11 વર્ષ અને 52 દિવસનો નિયમ રાખ્યો છે, ભક્તિ કરવાની બાબતમાં આપણે પૂર્ણ કૃષ્ણ લીલાનો સંબંધ રાખ્યો છે, મહાત્મ્ય જ્ઞાનની બાબતમાં કૃષ્ણ જ નહીં એના પરમાત્મા હોવાનો સંબંધ રાખ્યો છે, અને ઠાકુરજીના સ્વરૂપના ધાતુ પથ્થર શિલા કે ચિત્રના રૂપે એની સાથે જોડાવા માટે આપણે બ્રહ્મ સંબંધનો નિયમ રાખ્યો છે કે દરેક વસ્તુ બ્રહ્મ છે, તે પૈકી આ ચિત્ર મૂર્તિ ધાતુની શિલાની પણ બ્રહ્મ છે, તેથી બ્રહ્મ હોવાથી મારા માટે સેવ્ય છે. એટલે કૃષ્ણ સાથે આપણો એક જાતનો સંબંધ નથી, અનેક જાતનો સંબંધ છે. કૃષ્ણ સાથે ફક્ત જો 11 વર્ષ અને 52 દિવસનો સંબંધ હોય તો આપણા ઠાકોરજીના સેવામાં આપણે રામનવમી કેવી રીતે મનાવી શકીએ, વામન જયંતિ કેવી રીતે મનાવી શકીએ, ઠાકોરજીની એમાં નરસિંહ ચતુર્દશી કેવી રીતે મનાવી શકીએ. એટલે જ્યારે ભગવાનનો પ્રશ્ન આવે છે ત્યારે ભગવાનના જે પુષ્ટિ અવતારો છે એ બધાનો આપણે જન્મ મનાવીએ છીએ. એ તો 11 વર્ષ અને 52 દિવસમાં સીમિત નથી ને. તે દિવસે આપણે કોની પૂજા કરીએ છીએ? દશેરાના દિવસે આપણે આજ રઘુવીર કો વીર આયો જારી લંકા સકલ માર રાક્ષસ સકલ સરુકી સુધી લે ફિર સુધાયો આપણા ઠાકોરજીની સામે દશેરાનું તિલક ગાતા ગાવીએ છીએ. ત્યાં ક્યાં 11 વર્ષ અને 52 દિવસ છે? એટલે એ મનમાંથી ભ્રમણા હટાવી દો. નિત્ય સેવાના ક્રમમાં આપણે ત્યાં કૃષ્ણની 11 વર્ષ અને 52 દિવસ સેવામાં આવી છે. ભક્તિમાં સમગ્ર કૃષ્ણને સ્વીકારવામાં આવ્યું છે. મહાત્મ્ય જ્ઞાનમાં સમગ્ર પરમાત્માને સ્વીકારવામાં આવ્યું છે ભગવાન તરીકે, અને આસક્તિ તરીકે પરમાત્માને સ્વીકારવામાં આવ્યું છે, અને બ્રહ્મજ્ઞાન તરીકે આપણે સમગ્ર બ્રહ્મને સ્વીકારીએ છીએ, એ આપણો અભિગમ છે. શરણાગતિમાં દેહેન્દ્રિયાદિકનો ભગવાનમાં કયા પ્રકારે વિનિયોગ થઈ શકે? એવું છે, કરવું હોય તો ઘણી રીતે થઈ શકે, અને ન કરવું હોય તો શરણાગતિની વાત જવા દો, સેવામાંય નથી થતો દેહેન્દ્રિયાદિનો વિનિયોગ. દેહનો વિનિયોગ મુખ્યા ન થાય, વિત્તનો વિનિયોગ વૈષ્ણવ ન થાય, ઇન્દ્રિયનો વિનિયોગ ટીવી વિડીયોમાં થાય. પોતાને ગમે છે ટીવી દૂરદર્શન, મને રાખે પ્રદર્શનમાં ઠાળો, ઓ વલ્લભ મને ઠાકોરજી નથી થવું. તો એ તો સેવામાં જ થાય છે, એવું નથી. કરવું હોય તો શરણાગતિમાંય થઈ શકે, કેમ કે શરણાગતિમાં પણ સપ્તવિધ ભક્તિ જે સ્વીકારવામાં આવી છે, શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન, તો એમાં દરેક ઇન્દ્રિયનો વિનિયોગ થઈ જ શકે છે. મારા ઘરમાં સત્સંગ ચાલે છે, હું એમકોમ લાસ્ટ યરમાં છું, મારા કેટલાક સવાલ છે, જવાબ મળે છે પણ સંતોષ નથી થતો, પ્રત્યુત્તર માટે વિનંતી. ભાઈ, તો સંતોષ ન થતો હોય તો મને બીક લાગશે હું કે આપવું કે નહીં. સંતોષ તો તમારે કેળવવો જ પડશે, પછી જ હું ઉત્તર આપી શકીશ. શરણ દીક્ષાથી જ શું પ્રભુને ન પામી શકાય? અરે, આનંદથી પામી શકાય, શરણથી તો પામી જ શકે છે. જો હા તો બ્રહ્મ સંબંધ દીક્ષા કેમ જરૂરી? તો એક વાત સમજો, જે દિવસે વેવિશાલ થાય છે તે દિવસે તમને મુહૂર્તિઓ મળી જાય છે કે નથી મળી જતો? પછી વિવાહની શું આવશ્યકતા? એમ કોઈ પૂછે તો તમે શું કહો? તે જે જસ્ટિફિકેશન ત્યાં, તે જ અહીંયા પણ. કોઈ વ્યક્તિ પરિવાર પતિ પત્ની કે બાળકોના પ્રત્યે એની ફરજના ભોગે પ્રભુની સેવા કરે તો તે શું યોગ્ય છે? પ્રશ્ન બહુ સારો છે તમારો, પુષ્કળ અભિનંદન. પણ થોડુંક રિવર્સ કરીને જુઓ કે કોઈ પુત્રના પ્રત્યે ફરજના ભોગે પતિની સેવા કરે તો એ સારું કહેવાય? કે પતિના પ્રત્યેની ફરજના ભોગે પુત્રની ઉપેક્ષા કરે તો તે સારું કહેવાય? જેને તમે તમારો ગણ્યો છે એ પ્રત્યેની તમારી ફરજની તમે ઉપેક્ષા કરી શકતા જ નથી, પછી એ પત્ની હોય, પતિ હોય, બાલક હોય કે ઠાકુર હોય, ઠાકુરને જે તમે તમારો ગણતા હો, તો ઠાકુરજીની ફરજના ભોગે પ્રભુની સેવા જેવી રીતે પતિ પત્નીને નથી થઈ શકતી, એમ પતિ પત્નીના ફરજની ભોગે તમે ઠાકુરજીની સેવા નથી થઈ શકતી. આ તો હલીમલીને સેવા કરવાનો સિદ્ધાંત છે, ભાગલાવાદી સિદ્ધાંત નથી. જેમ મર્યાદા માર્ગમાં મોક્ષ તે અંતિમ ગોલ છે, તેમ પુષ્ટિ માર્ગમાં શું છે? ભજન, શરણાગતિ, સમર્પણ અને ભક્તિ. બંને મોક્ષમાં ફરક શું છે? આપણે ત્યાં ભક્તિથી મોક્ષ નથી મેળવવો, પણ ભક્તિ જ મોક્ષ છે. સમર્પણ તો સર્વસ્વનું પણ છે, પણ મિશ્રી ભોગની સેવા તે શું સેવા નથી? ધારો કે કોઈ પત્ની એવી રીતે કહે, મેં મારું તમને સર્વસ્વ સમર્પણ કર્યું, પણ ચાય બનાવવાનું નહીં કહેતા હો, પાણીનું ગ્લાસ મારી પાસેથી નહીં માંગતા, પાણીનું ગ્લાસ તમે પોતાની રીતે લઈ લો, હું તો ફક્ત તમારે પાસે બેસવા માટે પરણી છું, કેમ કે સર્વસ્વનું સમર્પણમાં પાસે બેસવાનું પણ તો સમર્પણ કર્યું હતું કે નહીં, તો ફક્ત મિશ્રી ભોગની સેવા શું સેવા નથી, પરત પાસે બેસીને પાસે બેસવું તમારે શું દાંપત્ય નથી, પણ ફક્ત પાસે જ બેસી રહે, પાણી ન પીવડાવે, ચાય ન પીવડાવે, તો એવી પત્નીને પત્ની કેવી રીતે માનવી? એ એક ધર્મસંકટ છે. ભાવ મુખ્ય છે કે સમર્પણ? જો ભાવ ન હોય તો સમર્પણ પણ મુખ્ય નથી, અને સમર્પણ ન હોય તો ભાવ પણ મુખ્ય નથી. પુષ્ટિમાર્ગ